અક્ષરોના ભારે ઉપદ્રવને કારણે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. પહેલી નજર મેં પ્યાર હો ગયા, પહેલી નજર મેં પ્યાર હો ગયા, ખુશી કા જીના દુશ્વાર હો ગયા, ખુશી કા જીના દુશ્વાર હો ગયા, રાજા કે તાજ કા શિકાર હો ગયા, રાજા કે તાજ કા શિકાર હો ગયા, મચ્છર કા ઉડના બેકાર હો ગયા, મચ્છર કા ઉડના બેકાર હો ગયા, શીશે મેં ઝાંકા તો મચ્છર કો પાયા, આંખોં મેં દેખા તો આશિક કી છાયા, આંખોં મેં દેખા તો આશિક કી છાયા, મચ્છર કી સાજિશ ઔર પ્યાજ તુહાઈ, મચ્છર કી સાજિશ ઔર પ્યાજ તુહાઈ, હુશી કો હુશી સે પ્યાર હો ગયા, હુશી કો હુશી સે પ્યાર હો ગયા, હા પહેલી નજર મેં પ્યાર હો ગયા, હુશી કા જીના દુશ્વાર હો ગયા, હુશી કા જીના દુશ્વાર હો ગયા, હુશી કા જીના દુશ્વાર હો ગયા. આજના મુખ્ય મુદ્દા